श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय चार नर्मदाना तटवर्ती तीर्थोनु वर्णन। नारद जी कहे छे, युधिष्ठिर, नर्मदाना उत्तर तट पर पत्रेश्वर नामे विख्यात एक तीर्थ छे, जेनो विस्तार चार कोषनो छे। ते सर्व पाप नाशक उत्तम तीर्थ छे राजन। त्यां स्नान करीने मनुष्य देवताओनी साथे आनंदनो अनुभव करे छे। ત્યાંથી ગર્જન નામના તીર્થમાં જવું જોઈએ, જ્યાં રાવણનો પુત્ર મેઘનાદ ગયો હતો। તે તીર્થના પ્રભાવથી તેને ઇન્દ્રજીત નામ પ્રાપ્ત થયું હતું। ત્યાંથી મેઘરાવ તીર્થની યાત્રા કરવી જોઈએ, જ્યાં મેઘનાદે મેઘ સમાન ગર્જના કરી હતી તથા પોતાના પરિકરો સહિત તેણે અભિષ્ટ વરદાન પ્રાપ્ત કર્યા હતા। રાજા યુધિષ્ઠિર, તે સ્થાનેથી બ્રહ્માવર્ત તીર્થમાં જવું જોઈએ, જ્યાં બ્રહ્માજી સદા નિવાસ કરે છે। ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાર પછી અંગારેશ્વર તીર્થમાં જઈને નિયમિત આહાર ગ્રહણ કરતા રહીને નિયમપૂર્વક રહેવું જોઈએ। આમ કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે। ત્યાંથી પરમ ઉત્તમ કપિલા તીર્થની યાત્રા કરવી। ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને ગોદાનનું ફળ મળે છે। ત્યાર પછી કુંડલેશ્વર નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ, જ્યાં ભગવાન શંકર પાર્વતીજીની સાથે નિવાસ કરે છે। રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરનાર મનુષ્ય દેવતાઓ માટે પણ અવધ્ય થઈ જાય છે। ત્યાંથી પીપલેશ્વર તીર્થની યાત્રા કરવી, તે સર્વ પાપ નાશક તીર્થ છે। ત્યાં જનારને રુદ્રલોકમાં સન્માનપૂર્વક નિવાસ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી વિમલેશ્વર તીર્થમાં જવું, તે મહાન નિર્મળ તીર્થ છે। તે તીર્થમાં દેહ છૂટી જાય તો જીવને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે। ત્યાર પછી પુષ્કરણીમાં સ્નાન કરવું જોઈએ। ત્યાં સ્નાન કરવા માત્રથી ઇન્દ્રના અર્ધા સિંહાસન પર બેસવાનો અધિકારી થઈ જાય છે। નર્મદા સમસ્ત સરિતાઓમાં શ્રેષ્ઠ છે, તે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓનો ઉદ્ધાર કરી દે છે। મુનિઓ પણ આ શ્રેષ્ઠ નદી નર્મદાનું સ્તવન કરે છે। આ નદી સમસ્ત લોકોનું હિત કરવાની ઈચ્છાથી ભગવાન રુદ્રના શરીરમાંથી પ્રગટ થઈ છે। એ સદા સર્વ પાપોનું અપહરણ કરનારી અને સર્વ લોકો દ્વારા અભિવંદિત છે। દેવતા ગંધર્વ અને અપ્સરા બધા એની સ્તુતિ કરે છે। પુણ્ય સલીલા નર્મદા, તમે સર્વ નદીઓમાં પ્રધાન છો, તમને નમસ્કાર છો। હે સાગર ગામીની, તમને પ્રણામ છે। ઋષિઓ દ્વારા પૂજિત તથા ભગવાન શંકરના શ્રી વિગ્રહથી પ્રગટ થયેલા નર્મદે, તમને વારંવાર નમસ્કાર છે। હે સુમુખી, તમે ધર્મને ધારણ કરનારી છો, તમને પ્રણામ છે। દેવતાઓના સમુદાયો તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે, તમને નમસ્કાર છે। દેવી, તમે સમસ્ત પવિત્ર વસ્તુઓને પરમ વસ્તુઓને પણ પરમ પાવન કરો છો। સંપૂર્ણ સંસાર તમારી પૂજા કરે છે, તેમને વારંવાર નમસ્કાર છે। નમઃ પુણ્ય જલે આદ્ય, નમઃ સાગર ગામિની, નમો અસ્તુ તે ઋષિ ગણેહી, શંકર દેહ નુસુતે, નમો અસ્તુ તે ધર્મ ભૂતે વરાનને, નમોસ્તુ તે દેવ ગણેક વંદિતે, નમો અસ્તુ તે સર્વ પવિત્ર પાવને, નમો અસ્તુ તે સર્વ જગત સુપૂજિતે। 18મા અધ્યાયનો 17-18 શ્લોક સંખ્યા। જે મનુષ્ય દરરોજ શુદ્ધ ભાવથી આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બ્રાહ્મણ હોય તો વેદનો વિદ્વાન થાય છે, ક્ષત્રિય હોય તો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે, વૈશ્ય હોય તો તેને વ્યાપારમાં લાભ થાય છે, અને શુદ્ર હોય તો તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। સાક્ષાત ભગવાન શંકર પણ નર્મદા નદીનું નિત્ય સેવન કરે છે, તેથી આ નદીને પરમ પાવન સમજવી જોઈએ। આ બ્રહ્મહત્યાને પણ દૂર કરનારી છે। શૂલભદ્ર નામે વિખ્યાત એક પરમ પવિત્ર તીર્થ છે। ત્યાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, એનાથી 1000 ગોદાનનું ફળ મળે છે। રાજન, જે તે તીર્થમાં મહાદેવજીની પૂજા કરીને ત્રણ રાત્રિ નિવાસ કરે છે, તેનો આ સંસારમાં ફરી જન્મ થતો નથી। ત્યાર પછી ક્રમશઃ ભીમેશ્વર, પરમ ઉત્તમ નર્મદેશ્વર તથા મહાપુણ્યમય આદિત્યેશ્વરની યાત્રા કરવી જોઈએ। આદિત્યેશ્વર તીર્થમાં સ્નાન કર્યા પછી ઘી અને મળીથી શિવજીનું પૂજન કરવું જોઈએ. મલિકેશ્વર તીર્થમાં જઈને તેની પરિક્રમા કરવાથી જન્મનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાંથી વરુણેશ્વર તથા વરુણેશ્વરથી પરમ ઉત્તમ નિરાજેશ્વર તીર્થમાં જવું જોઈએ. નિરાજેશ્વરના પંચાયતન એટલે પંચદેવ મંદિરના દર્શન કરવાથી સર્વ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર ત્યાંથી કોટી તીર્થની યાત્રા કરવી જોઈએ. તે તીર્થ સર્વત્ર પ્રસિદ્ધ છે. ત્યાં ભગવાન શિવે કરોડો દાનવોનો વધ કર્યો હતો, તેથી તેમને કોટેશ્વર કહેવામાં આવે છે. તે તીર્થના દર્શન કરવાથી મનુષ્ય સશરીર સ્વર્ગમાં ચાલ્યો જાય છે. ત્યાં ત્રયોદશી મહાદેવજીની ઉપાસના કરીને સ્નાન કરવા માત્રથી મનુષ્યને સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી પરમ શોભાયમાન અને ઉત્તમ તીર્થ અગસ્તેશ્વરની યાત્રા કરવી. તે તીર્થ પાપ હારે છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને બ્રહ્મ હત્યાથી પણ છુટકારો મળી જાય છે. જે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તે તીર્થમાં ઇન્દ્રિય સંયમ પૂર્વક એકાગ્ર ચિત્તે ઘીથી ભગવાન શંકરને સ્નાન કરાવે છે. 21 પેઢીઓ સુધી શિવધામની પ્રાપ્તિથી વંચિત થતો નથી. જે ત્યાં સવારી એટલે વાહન, પગરખા, છત્રી, ઘીથી ભરેલી સોનાનું પાત્ર તથા ભોજનની સામગ્રી બ્રાહ્મણોને દાનમાં આપે છે, તેનું તે સંપૂર્ણ દાન કરોડો ગણું વધારે પુણ્ય આપનારું થાય છે. રાજન અગસ્તેશ્વર તીર્થ પછી રવિસ્તવ નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને રાજપદ પ્રાપ્ત થાય છે. નર્મદાના દક્ષિણ કિનારે એક ઇન્દ્ર તીર્થ છે, જે સર્વત્ર પ્રસિદ્ધ છે. ત્યાં એક રાત ઉપવાસ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન પછી વિધિવત ભગવાન જનાર્દનનું પૂજન કરનારને 1000 ગોદાનનું ફળ મળે છે તથા અંતમાં તે વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઋષિ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાં જ પરમ કલ્યાણમય નારદ તીર્થ પણ છે. ત્યાં માત્ર સ્નાન કરવાથી 1000 ગોદાનનું ફળ મળે છે. ત્યાર પછી દેવ તીર્થની યાત્રા કરવી, જેને પૂર્વકાળમાં સાક્ષાત બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું હતું. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં સન્માનિત થાય છે. મહારાજ ત્યાર પછી પરમ ઉત્તમ વામનેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાંના મંદિરમાં દર્શન કરવાથી બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાંથી મનુષ્ય ઈશાનેશ્વરની યાત્રા અવશ્ય કરવી જોઈએ. ત્યાર પછી વટેશ્વરમાં જઈને ભગવાન શિવના દર્શન કરવાથી મનુષ્ય જન્મનું તમામ ફળ મળી જાય છે. ત્યાંથી ભીમેશ્વર તીર્થમાં જવું જોઈએ. આ તીર્થ તમામ પ્રકારની વ્યાધિઓનો નાશ કરનારો છે. તે તીર્થમાં માત્ર સ્નાન કરવાથી મનુષ્યને સર્વ દુઃખોથી છુટકારો મળી જાય છે. ત્યાર પછી વારાણેશ્વર નામના ઉત્તમ તીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરવાથી પણ સર્વ દુઃખથી છુટકારો મળે છે. એ પછી સોમ તીર્થમાં જઈને ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. ત્યાં પરમ ભક્તિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્ય તત્કાળ દિવ્ય દેહ ધારણ કરીને શિવલોકમાં ચાલ્યો જાય છે અને ત્યાં ભગવાન શિવની જેમ ચિરકાળ સુધી આનંદનો અનુભવ કરે છે. શિવલોકમાં તે 60000 વર્ષો સુધી સન્માનપૂર્વક નિવાસ કરે છે. ત્યાંથી પરમ ઉત્તમ પિંગલેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં એક દિવસ રાત્રિના ઉપવાસ કરવાથી ત્રિયાત્ર વ્રતનું ફળ મળે છે. રાજન જે તે તીર્થમાં જઈને કપિલા ગાયનું દાન કરે છે, તે મનુષ્ય તે ગાય તથા તેના ભાવિ ગોવંશના શરીરમાં જેટલા રોવાટા હોય તેટલા 1000 વર્ષો સુધી રુદ્રલોકમાં સન્માનપૂર્વક નિવાસ કરે છે. ત્યાર પછી નંદ તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવું, તેથી તેના પર નંદીશ્વર પ્રસન્ન થાય છે અને તે સોમલોકમાં સન્માનપૂર્વક નિવાસ કરે છે. ત્યાર પછી વ્યાસ તીર્થની યાત્રા કરવી. વ્યાસ તીર્થ એક તપોવન રૂપે છે. પૂર્વકાળમાં ત્યાં મહાનદી નર્મદા અને વ્યાસજીના ભયથી પાછા ફરવું પડ્યું હતું. વ્યાસજીએ હુંકાર કર્યો, તેથી નર્મદા તેમના સ્થાનથી દક્ષિણ દિશા તરફ વહેવા લાગી. રાજન જે તે તીર્થની પરિક્રમા કરે છે, તેના પર વ્યાસજી સંતુષ્ટ થાય છે અને તેને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. જે મનુષ્ય પરમ તેજસ્વી ભગવાન વ્યાસની પ્રતિમાને વેદ સહિત સૂત્ર વીંટાળે છે, તે શંકરજીની જેમ અનંતકાળ સુધી શિવલોકમાં વિહાર કરે છે. ત્યાર પછી અરંડી તીર્થની યાત્રા કરવી જોઈએ. તે એક ઉત્તમ તીર્થ છે. ત્યાં નર્મદા અરંડી સંગમમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. એરંડી નદી ત્રણેય લોકમાં વિખ્યાત સર્વ પાપોનો નાશ કરનારી છે. આસો માસમાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિ ત્યાં પવિત્ર ભાવથી સન્માન પવિત્ર ભાવથી સ્નાન કરીને ઉપવાસ કરનાર મનુષ્ય જો એક બ્રાહ્મણને પણ ભોજન કરાવી દે તો તેને 1 કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભક્તિ ભાવથી નર્મદા એરંડી સંગમ સ્થાનમાં સ્નાન કરે છે અથવા મસ્તક પર નર્મદેશ્વરની મૂર્તિ રાખીને નર્મદાના જળ સાથે મળેલા એરંડીના જળમાં ડૂબકી મારે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. રાજન, જે તે તીર્થની પરિક્રમા કરે છે તેના દ્વારા 7 દ્વીપોથી યુક્ત સમુચ્ચય એટલે સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. ત્યાર પછી સુવર્ણ તિલક નામના તીર્થમાં સ્નાન કરીને સુવર્ણ દાન કરવું. આ દાન કરનાર મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને રુદ્રલોકમાં જાય છે અને સન્માનપૂર્વક ત્યાં નિવાસ કરે છે. ત્યાર પછી નર્મદા અને ઇક્ષુ નદીના સંગમમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને ગણપતિ પદની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સ્કંદ તીર્થની યાત્રા કરવી. તે તીર્થ સર્વ પાપોનો નાશ કરનારો છે. ત્યાં સ્નાન કરવા માત્રથી જીવનભરના બધા પાપો નષ્ટ થઈ જાય છે. ત્યાંથી ફરી આંગિરસ તીર્થમાં જઈને સ્નાન કરવું. એનાથી 1000 ગોદાનનું ફળ મળે છે તથા રુદ્રલોકમાં સન્માન મળે છે. આંગિરસ તીર્થથી લાંગલ તીર્થમાં જવું જોઈએ. તે પણ સર્વ પાપ પર તીર્થ છે. મહારાજ, ત્યાં જઈને જો મનુષ્ય સ્નાન કરે તો 7 જન્મોના કરેલા પાપોથી છુટકારો મળી જાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. ત્યાંથી વટેશ્વર તીર્થ અને સર્વ તીર્થની યાત્રા કરવી. સર્વ તીર્થ અતિ ઉત્તમ તીર્થ છે. ત્યાં સ્નાન કરવાથી 1000 ગોદાનનું ફળ મળે છે. ત્યાર પછી સંગમેશ્વર તીર્થમાં જવું જોઈએ. તે સર્વ પાપોનો અપહરણ કરનારો ઉત્તમ તીર્થ છે. ત્યાંથી ભદ્ર તીર્થમાં જઈને જે મનુષ્ય દાન કરે છે તેનું તે સંપૂર્ણ દાન કરોડ ગણું થઈ જાય છે. ત્યાર પછી અંગારેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે અંગારક ચતુર્થીના દિવસે ત્યાં સ્નાન કરે છે તે ભગવાન વિષ્ણુના શાસનમાં રહીને અનંત કાળ સુધી આનંદનો અનુભવ કરે છે. અયોની સંગમ તીર્થમાં સ્નાન કરનાર મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. જે પાંડવેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરે છે તે અનંત કાળ સુધી સુખી તથા દેવતાઓ અને અસુરોને માટે અવધ્ય થઈ જાય છે. ઉત્તરાયણ પર્વ પર કંબોજકેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું. આમ કરવાથી મનુષ્ય જે વસ્તુની ઈચ્છા કરે છે તે તેને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી ચંદ્રભાગામાં જઈને સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય સોમલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યારબાદ શક્ર તીર્થની યાત્રા કરવી. તે સર્વત્ર વિખ્યાત દેવરાજ ઇન્દ્ર દ્વારા સન્માનિત તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા પણ અભિવંદિત છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને સુર્ણદાન કરે છે અથવા નીલા રંગનો સાંઢ છોડે છે તે મનુષ્ય તે સાંઢના તથા તેનાથી ઉત્પન્ન થવા વાળા ગોવંશના શરીરમાં જેટલા રૂવાટા હોય તેટલા 1000 વર્ષ સુધી ભગવાન શિવના ધામમાં નિવાસ કરે છે. રાજેન્દ્ર, શક્ર તીર્થથી કપિલા તીર્થની યાત્રા કરવી જોઈએ. તે બહુ જ ઉત્તમ તીર્થ છે. જે ત્યાં સ્નાન પછી કપિલા ગાયનું દાન કરે છે તેને સંપૂર્ણ પૃથ્વીના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. નર્મદેશ્વર નામના તીર્થ સર્વશ્રેષ્ઠ છે. એવું તીર્થ આજ સુધી ન થયું છે ન થશે. ત્યાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તથા મનુષ્ય પૃથ્વી પર સર્વત્ર પ્રસિદ્ધ રાજાના રૂપમાં જન્મ ગ્રહણ કરે છે. તે સર્વ પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન તથા સમસ્ત વ્યાધિઓથી રહિત થાય છે. નર્મદાના ઉત્તમ ઉત્તર તટ પર એક બહુ જ સુંદર તથા રમણીય તીર્થ છે. તેનું નામ છે આદિત્યાયતન. તે સાક્ષાત ભગવાન શંકરે પ્રગટ કર્યું છે. ત્યાં સ્નાન કરીને યથાશક્તિ આપેલું દાન તે તીર્થના પ્રભાવથી અક્ષય થઈ જાય છે. દરિદ્ર રોગી તથા પાપી મનુષ્ય પણ ત્યાં સ્નાન કરીને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાન સૂર્યના લોકમાં જાય છે. ત્યાંથી માસેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ. ત્યાં સ્નાન કરવા માત્રથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તથા જ્યાં સુધી 14 ઇન્દ્રોનો કાળ સમાપ્ત થતો નથી ત્યાં સુધી મનુષ્ય સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી માસેશ્વર તીર્થની પાસે જ જે નાગેશ્વર નામનું તપોવન છે ત્યાં નિવાસ કરીને એકાગ્ર ચિત્તે સ્નાન કરીને પવિત્ર થઈ જવું. જ્યાં પ્રમાણે કરે છે તે અનંત કાળ સુધી નાગ કન્યાઓ સાથે વિહાર કરે છે. ત્યાર પછી કુબેર ભવન નામના તીર્થની યાત્રા કરવી, ત્યાંથી કાલેશ્વર નામના ઉત્તમ તીર્થમાં જવું, જ્યાં મહાદેવજીને કુબેરને જ્યાં મહાદેવજી કુબેરને વરદાન આપીને સંતુષ્ટ કર્યા હતા મહારાજ, ત્યાં સ્નાન કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પશ્ચિમ દિશા તરફ મારુતાલય નામના ઉત્તમ તીર્થની યાત્રા કરવી અને ત્યાં સ્નાન કરીને પવિત્ર અને એકાગ્ર ચિત્ત થઈને બુદ્ધિમાન મનુષ્ય યથાશક્તિ સુવર્ણ અને અન્નનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી તે પુષ્પક વિમાન દ્વારા વાયુ લોકમાં જાય છે. યુધિષ્ઠિર, માઘ માસમાં યમ તીર્થની યાત્રા કરવી જોઈએ. માઘ કૃષ્ણ ચતુર્દશી જે ત્યાં સ્નાન કરે છે અને દિવસે ઉપવાસ કરીને રાત્રે ભોજન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. ત્યાર પછી સોમતીર્થમાં, એટલે આ સોમતીર્થ બીજું છે, પહેલા જેનું વર્ણન આવ્યું છે તેનાથી ભિન્ન છે. ત્યાર પછી સોમતીર્થમાં જઈને સ્નાન કરવું, ત્યાં ડૂબકી મારવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. મહારાજ, જે મનુષ્ય તે તીર્થમાં ચાંદ્રાણ વ્રત કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને સોમલોકમાં જાય છે. સોમતીર્થથી સ્તંભ તીર્થમાં જઈને સ્નાન કરવાથી મનુષ્ય સોમલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી વિષ્ણુ તીર્થની યાત્રા કરવી તે અતિ ઉત્તમ તીર્થ છે અને તે યોધિની પૂર્ણા નામે વિખ્યાત છે. ત્યાં ભગવાન વાસુદેવે કરોડો અસુરો સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધ ભૂમિમાં તે તીર્થની ઉત્પત્તિ થઈ છે. ત્યાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જે ત્યાં એક દિવસ રાત ઉપવાસ કરે છે તેનું બ્રહ્મહત્યા જેવું પાપ પણ દૂર થઈ જાય છે. ત્યાર પછી તાપસેશ્વર નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ. તે અમોહક તીર્થના નામે વિખ્યાત છે. ત્યાં પિતૃ તર્પણ તથા પૂર્ણિમા અને અમાવસ્યાએ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાં સ્નાન પછી પિતૃઓને પિંડદાન અવશ્ય કરવું જોઈએ. તે તીર્થના જળમાં હાથી જેવા મોટા મોટા પથ્થરો છે તેમની ઉપર ખાસ કરીને વૈશાખ માસમાં પિંડદાન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી જ્યાં સુધી આ પૃથ્વી કાયમ રહે છે ત્યાં સુધી પિતૃઓને પૂર્ણ તૃપ્તિ મળતી રહે છે. મહારાજ, ત્યાંથી સિદ્ધેશ્વર નામના ઉત્તમ તીર્થની યાત્રા કરવી જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય ગણેશજીના સાનિધ્યમાં જાય છે. તે તીર્થમાં જ્યાં જનાર્દન નામે પ્રસિદ્ધ લિંગ છે ત્યાં સ્નાન કરવાથી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠા થાય છે. સિદ્ધેશ્વરમાં અંગહોમ તીર્થની સમીપ સ્નાન દાન બ્રાહ્મણ ભોજન તથા પિંડદાન કરવું યોગ્ય છે. તેના અડધા યોજનની અંદર જેનું મૃત્યુ થાય છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. અંધોનમાં વિધિપૂર્વક પિંડદાન કરવાથી પિતૃઓને જ્યાં સુધી સૂર્ય ચંદ્રની સત્તા છે ત્યાં સુધી તૃપ્તિ મળે છે. ઉત્તરાયણ પ્રાપ્ત થતા જે સ્ત્રી કે પુરુષ ત્યાં સ્નાન કરે છે અને પવિત્ર ભાવથી ભગવાન સિદ્ધેશ્વરના મંદિરમાં રહીને પ્રાતઃ કાળે તેમની પૂજા કરે છે તેમને સત્પુરુષોની ગતિ પ્રાપ્ત થાય છે. તેવી ગતિ સંપૂર્ણ મહાયજ્ઞોથી પણ મળવી દુર્લભ છે. નારદજી કહે છે, યુધિષ્ઠિર, ત્યારબાદ ભક્તિપૂર્વક ભાર્ગવેશ્વરની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હે પાંડુનંદન, હવે શુક્લ તીર્થની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળો. એક સમયની વાત છે, હિમાલયના રમણીય શિખર પર ભગવાન શંકર પોતાના પત્ની ઉમા તથા પાર્ષદોની સાથે બેઠા હતા. તે સમયે માર્કંડેયજીએ તેમને પૂછ્યું, હે દેવ દેવ મહાદેવ, હું સંસારના ભયથી ભયભીત છું, તમે મને કોઈ એવો ઉપાય બતાવો જેથી સુખ પ્રાપ્ત થઈ શકે. હે મહેશ્વર, જે તીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ હોય તેનો મને પરિચય આપો. ભગવાન શિવ બોલ્યા, બ્રહ્મન, તમે મહાન પંડિત અને સંપૂર્ણ શાસ્ત્રોમાં કુશળ છો, મારી વાત સાંભળો. દિવસે અથવા રાત્રે કોઈ પણ સમયે શુક્લ તીર્થનું સેવન કરવામાં આવે તો તે મહાન ફળદાયક છે. તેના દર્શન અને સ્પર્શથી તથા ત્યાં સ્નાન ધ્યાન તપસ્યા હોમ તથા ઉપવાસ કરવાથી શુક્લ તીર્થ મહાન ફળનું સાધક બની જાય છે. નર્મદા નદીના તટ પર સ્થિત શુક્લ તીર્થ મહાન પુણ્યદાયી છે. ચાણક્ય નામના રાજર્ષિએ ત્યાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ ક્ષેત્ર ચાર કોષના વિસ્તારમાં પ્રગટ થયું છે. શુક્લ તીર્થ પરમ પુણ્યમય તથા સર્વ પાપોનું નાશક છે. ત્યાંના વૃક્ષોની શિખાના પણ દર્શન થઈ જાય તો બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે. હે મુનિશ્રેષ્ઠ, તે માટે હું અહીં નિવાસ કરું છું. પરમ નિર્મળ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે તો હું કૈલાસથી નીકળીને અહીં આવી જાઉં છું. જેમ ધોબી દ્વારા ધોયેલ વસ્ત્ર સફેદ થઈ જાય છે, તે જ પ્રમાણે શુક્લ તીર્થ પણ જન્મભરના સંચિત પાપોને દૂર કરી દે છે. હે મુનિવર માર્કંડે, ત્યાંનું સ્નાન અને દાન અત્યંત પુણ્યદાયક છે. શુક્લ તીર્થથી વધીને બીજું કોઈ તીર્થ ન તો થયું છે કે ન થશે, પણ મનુષ્ય પોતાની પૂર્વાવસ્થામાં જે જે પાપ કરે છે તે બધા પાપ શુક્લ તીર્થમાં એક દિવસ રાતના ઉપવાસથી નષ્ટ થઈ જાય છે. ત્યાં મારા નિમિત્તે દાન આપવાથી જે પુણ્ય થાય છે તે સેંકડો યજ્ઞોના અનુષ્ઠાનથી પણ થઈ શકતું નથી. જે મનુષ્ય કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી ઉપવાસ કરીને ઘીથી મને સ્નાન કરાવે છે, તે પોતાની 21 પેઢીઓ સહિત મારા લોકમાં રહીને કદી ત્યાંથી ભ્રષ્ટ થતો નથી. શુક્લ તીર્થ અત્યંત શ્રેષ્ઠ છે. ઋષિઓ અને સિદ્ધો તેનું સેવન કરે છે. ત્યાં સ્નાન કરવાથી પુનર્જન્મ થતો નથી. જે દિવસે ઉત્તરાયણ અથવા દક્ષિણાયનનો પ્રારંભ થાય, ચતુર્દશી હોય, સંક્રાંતિ હોય અથવા વિષ્ણુ વિયોગ હોય, તે દિવસે સ્નાન કરીને ઉપવાસ અને મનને વશ કરીને સમાહિત ચિત્તે યથાશક્તિ દાન આપવાથી ભગવાન વિષ્ણુ તથા હું બંને પ્રસન્ન થઈએ છીએ. શુક્લ તીર્થના પ્રભાવથી તે દાન અક્ષય પુણ્યપ્રદ થાય છે. જે અનાથ દુર્દશાગ્રસ્ત અથવા સનાથ બ્રાહ્મણના પણ તે તીર્થમાં લગ્ન કરાવે છે, તે બ્રાહ્મણ તથા તેના સંતાનોના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા હજાર વર્ષો સુધી તે મારા લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. નારદજી કહે છે, હે રાજા યુધિષ્ઠિર, શુક્લ તીર્થ પછી ગોતીર્થમાં જવું જોઈએ. તે તીર્થના દર્શન માત્રથી મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે. ત્યાંથી કપિલા તીર્થની યાત્રા કરવી જોઈએ. તે એક ઉત્તમ તીર્થ છે. હે રાજન, ત્યાં સ્નાન કરીને મનુષ્ય હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. જેઠ મહિનામાં ખાસ કરીને ચતુર્દશી તિથિના દિવસે તે તીર્થમાં ઉપવાસ કરીને જે મનુષ્ય ભક્તિપૂર્વક ઘીનો દીવો પ્રગટાવે છે, ઘીથી ભગવાન શંકરને સ્નાન કરાવે છે, ઘી સહિત શ્રીફળનું દાન કરે છે તથા અંતમાં પ્રદક્ષિણા કરીને ઘંટડી અને આભૂષણો સહિત કપિલા ગાયનું દાન કરે છે, તે સાક્ષાત ભગવાન શિવ સમાન થઈ જાય છે તથા લોકમાં ફરી તેનો જન્મ થતો નથી. હે રાજેન્દ્ર, ત્યાંથી પરમ ઉત્તમ ઋષિ તીર્થની યાત્રા કરવી. તે તીર્થના પ્રભાવથી દ્વિજ પાપ મુક્ત થઈ જાય છે. ઋષિ તીર્થમાં ગણેશ્વર તીર્થમાં ઋષિ તીર્થથી ગણેશ્વર તીર્થમાં જવું જોઈએ. તે અતિ શ્રેષ્ઠ તીર્થ છે. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ત્યાં માત્ર સ્નાન કરવાથી જ મનુષ્ય રુદ્રલોકમાં સન્માનિત થાય છે. ત્યાં પિત્રોનું તર્પણ કરવાથી ત્રણેય ઋણોમાંથી મુક્તિ મળી જાય છે. ગણેશ્વર તીર્થની પાસે જ ગંગા વાદન નામનું ઉત્તમ તીર્થ છે. ત્યાં નિષ્કામ અથવા સકામ ભાવે પણ સ્નાન કરનાર મનુષ્ય જન્મભરના પાપથી મુક્ત થઈ જાય છે. એમાં લેશ પણ શંકા નથી. પર્વના દિવસે ત્યાં અવશ્ય સ્નાન કરવું જોઈએ. તે તીર્થમાં પિત્રોનું તર્પણ કરવાથી મનુષ્ય ત્રણેય ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તે તીર્થથી પશ્ચિમ દિશામાં થોડેક દૂર દશાશ્વમેધિક તીર્થ છે. ત્યાં ભાદરવા મહિનામાં એક રાત્રિ ઉપવાસ કરીને જે અમાવસ્યાએ સ્નાન કરે છે તે ભગવાન શંકરના ધામમાં જાય છે. ત્યાં પણ પર્વના દિવસોમાં સદા સ્નાન કરવું જોઈએ. તે તીર્થમાં પિત્રોનું તર્પણ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. દશાશ્વમેઘથી પશ્ચિમમાં ભૃગુ તીર્થ છે, જ્યાં બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુએ 1000 દિવ્ય વર્ષો સુધી ભગવાન શંકરની ઉપાસના કરી હતી. ત્યારથી બ્રહ્મા વગેરે સગળા દેવતા અને કિન્નરો ભૃગુતીર્થનું સેવન કરે છે. આ તે જ સ્થળ છે જ્યાં ભગવાન મહેશ્વર ભૃગુજી પર પ્રસન્ન થયા હતા. તે તીર્થના દર્શન માત્રથી તરત પાપોથી છુટકારો મળી જાય છે. જે પ્રાણીઓનું ત્યાં મૃત્યુ થાય છે તેમને ઉત્તમ ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. એમાં લેશ માત્ર પણ શંકા નથી. તે ક્ષેત્ર અત્યંત વિસ્તૃત તથા સંપૂર્ણ પાપોનો નાશ કરનારું છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગમાં જાય છે તથા જેમનું ત્યાં મૃત્યુ થાય છે તેઓ ફરી સંસારમાં જન્મ લેતા નથી, મુક્ત થઈ જાય છે. તે તીર્થમાં અન્ન સુવર્ણ પગરખા અને યથાશક્તિ ભોજન આપવાથી તેનું પુણ્ય અક્ષય થાય છે. જે સૂર્યગ્રહણના સમયે સ્નાન દાન કરે છે તેનાથી સ્નાન દાનનું પુણ્ય અક્ષય થઈ જાય છે. જે મનુષ્ય એકવાર ભૃગુ તીર્થની મહાત્મય સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે રાજેન્દ્ર, ત્યાંથી પછી પરમ ઉત્તમ ગૌતમેશ્વરની યાત્રા કરવી જોઈએ. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને ઉપવાસ કરે છે તે સોનાના વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાર પછી દૌત પાપ નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા પણ દૂર થઈ જાય છે. ત્યાર પછી હિરણ્યદ્વીપ નામના તીર્થમાં જવું. આ તીર્થ સર્વ પાપ હર છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ધનવાન અને રૂપવાન થાય છે. ત્યાંથી કનખલ જવું. કનખલ મહાન તીર્થ છે. આ સ્થાન પર ગરુડે તપસ્યા કરી હતી. જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે તે રુદ્રલોકમાં જાય છે. ત્યારબાદ સિદ્ધ જનાર્દન નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં ભગવાન શ્રી વિષ્ણુ વારાહ રૂપે પ્રગટ થયા હતા, તેથી તેને વારાહ તીર્થ પણ કહે છે. આ તીર્થમાં વિશેષતઃ બારસના દિવસે સ્નાન કરવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. હે રાજેન્દ્ર, ત્યાર પછી દેવ તીર્થમાં જવું જોઈએ, જે સંપૂર્ણ દેવતાઓનું માનીતું છે. અહીં સ્નાન કરનાર મનુષ્ય દેવતાઓની સાથે સ્વર્ગલોકમાં આનંદ કરે છે. ત્યાર પછી શિખી તીર્થની યાત્રા કરવી તે બહુ ઉત્તમ તીર્થ છે. ત્યાં જે કંઈ દાન કરવામાં આવે છે તે બધું જ કોટી ગણું ફળદાયી થાય છે. જે કૃષ્ણ પક્ષમાં અમાવસ્યાના દિવસે સ્નાન કરે છે અને એક બ્રાહ્મણને ભોજન કરાવે છે, તેને કોટી બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પુણ્ય મળે છે. હે યુધિષ્ઠિર, ત્યાર પછી નર્મદેશ્વર તીર્થમાં જવું જોઈએ, તે પણ ઉત્તમ તીર્થ છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પિતામહ તીર્થમાં જવું જોઈએ. આ તીર્થ સાક્ષાત બ્રહ્માજીએ પૂર્વકાળમાં ઉત્પન્ન કર્યું હતું. મનુષ્ય અહીં સ્નાન કરીને પિતૃ અને પિંડદાન કરવું તથા જળ સાથે તલ અને કુશ પિતૃને તર્પણ કરવા. આ તીર્થના પ્રભાવથી તે બધું અક્ષય થઈ જાય છે. જે સાવિત્રી તીર્થમાં જઈને સ્નાન કરે છે તે સર્વ પાપોથી નિવૃત્ત થઈને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાંથી માનસ તીર્થની યાત્રા કરવી જોઈએ. તે બહુ જ ઉત્તમ તીર્થ છે. તેમાં સ્નાન કરનાર મનુષ્ય રુદ્રલોકમાં જાય છે. ત્યાર પછી ક્રતુ તીર્થની યાત્રા કરવી જોઈએ. આ તીર્થ ઘણું જ ઉત્તમ, ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને સંપૂર્ણ પાપોનો નાશ કરનારું તીર્થ છે. આ પછી સ્વર્ગ બિંદુ નામે પ્રસિદ્ધ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી. ત્યાંથી ભારભૂત નામના તીર્થની યાત્રા કરવી. ત્યાં ઉપવાસ પૂર્વક ભગવાન વિરૂપાક્ષની પૂજા કરનાર રુદ્રલોકમાં સન્માનિત થાય છે. હે રાજન, આ તીર્થમાં ઉપવાસ કરનારનો પુનઃ જન્મ થતો નથી. ત્યાંથી પરમ ઉત્તમ અટવી તીર્થમાં જવું. ત્યાં સ્નાન કરનારને ઇન્દ્રનું અર્ધું સિંહાસન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સર્વ પાપ હરશૃંગ તીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરનારને ગણેશ પદની પ્રાપ્તિ થાય છે. પશ્ચિમ સમુદ્રની સાથે જ્યાં નર્મદાનો સંગમ થાય છે તે તો મુક્તિનું ખુલ્લું દ્વાર છે. ત્યાં દેવતા ગંધર્વ ઋષિ સિદ્ધ અને ચારણ ત્રણેય સંધ્યાઓના સમયે આવીને દેવતાઓના સ્વામી ભગવાન વિમલેશ્વરની ઉપાસના કરે છે. વિમલેશ્વરથી વધીને બીજું કોઈ તીર્થ નથી. જે લોકો ત્યાં ઉપવાસ કરીને વિમલેશ્વરના દર્શન કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ એવા કેશીની તીર્થની યાત્રા કરવી જોઈએ. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને એક રાત્રિનો ઉપવાસ કરે છે તથા મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને આહાર પર સંયમ રાખે છે ત્યાં તીર્થના પ્રભાવથી બ્રહ્મ હત્યાથી પણ મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય સાગરેશ્વરના દર્શન કરે છે તેને સમસ્ત તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે. કેશીની તીર્થથી એક યોજનની અંદર સમુદ્રમાં થતા વર્તુળમાં સાક્ષાત ભગવાન સદાશિવ બિરાજમાન છે. તેમના દર્શનથી સર્વ તીર્થોના દર્શનનું ફળ પ્રાપ્ત થઈ જાય છે તથા દર્શન કરનાર પુરુષ બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે મહારાજ, અમર કંટકથી લઈને નર્મદા અને સમુદ્રના સંગમ સુધી જેટલું અંતર છે તેમાં 10 કરોડ તીર્થો વિદ્યમાન છે. એક તીર્થથી બીજા તીર્થમાં જવાના જે માર્ગ છે તેમનું કરોડો ઋષિઓએ સેવન કર્યું છે. અગ્નિહોત્રી દિવ્ય જ્ઞાન સંપન્ન તથા જ્ઞાની સર્વ પ્રકારના મનુષ્યોએ તીર્થયાત્રાઓ કરી છે. આથી તીર્થયાત્રા મનોવાંછિત ફળ પ્રદાન કરનારી માનવામાં આવે છે. હે પાંડુનંદન, જે પુરુષ દરરોજ ભક્તિપૂર્વક આ અધ્યાયનો પાઠ અથવા શ્રવણ કરે છે તે સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત તેના પર નર્મદા મૈયા સદા પ્રસન્ન રહે છે. એટલું જ નહીં, ભગવાન રુદ્ર તથા મહામુનિ માર્કંડેયજી પણ તેના પર પ્રસન્ન રહે છે. જે ત્રણેય સંધ્યાઓમાં પ્રસંગનો પાઠ કરે છે તેને કદી નરકના દર્શન થતા નથી તથા તે કોઈ નિંદિત યોનિમાં પણ જતો નથી. અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.